શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય નવમું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વાક્યો સાંભળી ઉત્તમ ભૂપતિનું મન ખૂબ જ પ્રસન્ન થયું ને પરમેશ્વર એવા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને મનમાં દેશકાળની અનુકૂળતાએ શ્રીમદ ભાગવતનું પુરસ્ચરણ કરાવવાની ઈચ્છા કરી, તેમજ કથાશ્રવણ અને પુસ્તકદાન કરવાની પણ ઈચ્છા કરી, ત્યારે શ્રીહરિએ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રંગોવાળા વસ્ત્રોથી અને કેળાના સ્તંભોથી સુશોભિત કરાયેલા મંડપની પોતાના નિવાસસ્થાનની સમીપે રચના કરાવી. ત્યાર પછી સંવત 1876ના માક્ષરસુદ સાતમના પ્રાતઃકાળે આન્નિક વિધિ પૂર્ણ કરી રચના કરાયેલા મંડપની મધ્યે રમણીય વ્યાસાસન તૈયાર કરાવ્યું. ત્યાર પછી પાર્ષદો દ્વારા પ્રાગજી પુરાણીને બોલાવ્યા ને વ્યાસાસન ઉપર બેસાડી શ્રીમદ ભાગવતના પુસ્તકની પૂજા કર્યા બાદ પુરાણીની પૂજા કરી. પછી શ્રીહરિએ કથાના પ્રારંભ સમયે વક્તા પ્રાગજી પુરાણીને બહુ મૂલ્યવાળા સૂક્ષ્મ નવીન રેશમી વસ્ત્રો અર્પણ કર્યા. ત્યાર પછી શ્રીહરિએ સુવર્ણના કુંડળ કડા અને વીંટીઓ અર્પણ કરીને કથાનો પ્રારંભ કરાવ્યો અને શ્રોતાઓના ધર્મમાં રહેલા રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ પણ શ્રીહરિની સમીપે આસન ઉપર વિરાજમાન થયા. સોમલાખાચર આદિ પાર્ષદો, ઉત્તમ આદિ રાજાઓ અને મુકુંદાનંદ બ્રહ્મચારી આદિ વર્ણીઓ તે સભામાં પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા. તેવી જ રીતે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ તે સભામાં બેઠા. જયાબા, રમાબા અને લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ સભાના એક વિભાગમાં મર્યાદાપૂર્વક બેઠા. તે સભાને વિશે બેઠેલા સર્વે શ્રોતાજનો ભગવાન શ્રીહરિ થકી પૂર્વે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવાથી સાત્વિક લક્ષણોથી યુક્ત હતા. તે સભામાં શ્રીહરિ સ્વયં સાક્ષાત સર્વજ્ઞ હોવા છતાં પણ મનુષ્ય નાટ્યનું અનુકરણ કરી પુરાણ શ્રવણના ધર્મનું પૃથ્વી પર પ્રવર્તન કરવા માટે અન્ય મુમુક્ષુ શ્રોતાઓની જેમ શ્રવણ કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ કથા પ્રસંગમાં કોઈ કોઈ વારે કઠિન જણાતા અધ્યાત્મના વિભાગનો પોતાના અનુભવ સિદ્ધ જ્ઞાનથી વિસ્તારપૂર્વક બોધ આપી સર્વે શ્રોતાઓ તથા વક્તાને પણ આનંદ ઉપજાવતા હતા. ભગવાન શ્રીહરિ કથાની સમાપ્તિ વખતે શ્રોતાજનોની સાથે ભગવાનના નામ સંકીર્તન કર્યા બાદ સાત્વિક લક્ષણવાળા વક્તા પ્રાગજી પુરાણીને કહેવા લાગ્યા, હે દ્વિજોત્તમ, તમે અમારા મોદી વણિકની દુકાનેથી તમને ગમતું કાચું અન્ન, ઘી, સાકર આદિક ગ્રહણ કરજો. હે પુરાણી, તમે નિરંતર ચૂરમાના કે મોતિયા લાડુનું ઈચ્છિત ભોજન કરો, કારણ કે તમારે પ્રતિદિન પરિશ્રમ કરવાનો છે. પ્રાતઃકાળે દૂધનું પાન કરવા આ બે ગાયનો સ્વીકાર કરો, એમ કહીને બહુ દૂધવાળી બે ગાયો વક્તાને અર્પણ કરી. ત્યારે પ્રાગજી પુરાણી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, હે કૃપાનાથ, તમારી આજ્ઞાનું હું નિરંતર પાલન કરીશ, તેમાં કોઈ સંશય નથી. હે પ્રભુ, જો શાક વગેરે સામગ્રીની કંઈક અનુકૂળતા થાય તો ઈચ્છાનુસાર લાડુ આદિ જમવાની તમારી આજ્ઞાનું સારી રીતે પાલન થઈ શકે. તે સાંભળી ભગવાન શ્રીહરિ હસવા લાગ્યા ને પોતાની સમીપે જ ઉભેલા હરનાથ નામના વૃદ્ધ માળી પ્રત્યે કહેવા લાગ્યા કે, આ પ્રાગજી પુરાણીને તેમની ઈચ્છા પ્રમાણે તમારે દરરોજ શાક આપવો. તે સમયે વક્તા પ્રાગજી પુરાણી હસતા હસતા ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ, મારી સમગ્ર ઈચ્છા પૂરી થઈ. આ પ્રમાણે વારંવાર બોલી શ્રીહરિને નમસ્કાર કરી ત્યાંથી પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયા. પ્રતિદિન કથાનું શ્રવણ કરતા અને ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિએ શ્રીમદ ભાગવત કથાની સમાપ્તિ વખતે સભામાં પૂર્વોક્ત ઉત્તમ રાજાને કહેલ સમગ્ર વિધિનું પાલન કર્યું અને ભગવાન શ્રીહરિ પુરાણીને વિધિ કરતા ઉપર જઈ અધિકાધિક સોના મહોરોનું અને વસ્ત્રોનું દાન કરી સર્વ કરતા શ્રેષ્ઠ શોભવા લાગ્યા. શ્રીહરિએ કરેલું પુરાણીનું સન્માન સાંભળી સર્વે રાજાઓ પણ અતિશય વિસ્મય પામી ગયા. તેમજ શ્રીહરિએ કથા શ્રવણ કરવા પધારેલા અન્ય બ્રાહ્મણોને પણ ઈચ્છાનુસાર વરસાદની જેમ દક્ષિણા આદિક અર્પણ કરી સંતોષ પમાડ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ એક મહિના સુધી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીને દશમ તથા પંચમ સ્કંધનું વિશેષ શ્રવણ કર્યું. બે માસમાં બંને સ્કંધનું શ્રવણ કરી ફાગણ માસમાં મોટી સામગ્રી વડે ફૂલડોળનો ઉત્સવ કર્યો. પછી શ્રીહરિએ શ્રી રામાનુજાચાર્યના ભાષ્ય સહિત શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું ત્યાં સુધીમાં ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવની ચૈત્ર સુધી નવમી તિથિ પ્રાપ્ત થઈ. હે રાજન, તે હરિજયંતીના મહોત્સવમાં દુર્ગપુર પ્રત્યે હજારો નરનારી ભક્તજનો તથા હજારો સંતો દેશાંતરમાંથી પધાર્યા. નિષ્કપટ અંતરવાળા ઉત્તમ રાજાએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે મોટી સામગ્રીથી શ્રીહરિજયંતીનો મહાન ઉત્સવ ઉજવ્યો અને ઉત્સવની સમાપ્તિમાં શ્રીહરિએ આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે મોકલી ફરી કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેમાં રામાનુજાચાર્યના કૃપાપાત્ર શિષ્ય પરાશર ભટ્ટ દ્વારા રચાયેલ ભાષ્ય સહિત વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની કથા સાંભળી અને તેની ચૈત્રવદ તેરસના દિવસે સમાપ્તિ કરી. હે રાજન, શ્રીહરિએ વૈશાખ સુદ પડવાને દિવસે કુર્મ ભગવાનનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવીને ફરી વૈશાખ સુદ બીજના દિવસે કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તે સમયે સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડમાં રહેલા શ્રી વાસુદેવ મહાત્મ્યનું એક મહિના સુધી અતિશય હર્ષપૂર્વક શ્રવણ કર્યું. ત્યાર પછી પ્રથમ જેઠ સુદ બીજથી આરંભીને સવા મહિના સુધી પોતાના સામવેદની અમદાવાદના પંડિત હેમંતરામ વિપ્રના મુખ થકી પારાયણ સાંભળવા લાગ્યા. તે બીજા જેઠ સુદ દશમીની તિથિએ મધ્યાહ્ને ગંગાર્ચનોત્સવ ઉજવીને બપોર પછી સામવેદની પારાયણની સમાપ્તિ કરી. પછી સંવત 1876ના જેઠ સુદ નિર્જલા એકાદશીની તિથિએ મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેનું શ્રવણ કરતા કરતા સંવત 1877ના નવા વર્ષના શ્રાવણ સુદ ત્રીજની તિથિએ તેની પૂર્ણાહુતિ કરી. બીજે દિવસે શ્રાવણ સુદ ચતુર્થીને દિવસે શ્રીહરિએ મધ્યાહ્ને વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો અને સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા. આ પ્રમાણે ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિએ શ્રાવણ સુદ નાગપંચમીની તિથિએ વિદુરનીતિ સાંભળવાનો પ્રારંભ કર્યો ને શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે રક્ષાબંધનનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિદુરનીતિની સમાપ્તિ કરી વસ્ત્ર આભૂષણાદિક વડે વક્તાને સંતોષ પમાડ્યા. હે રાજન, આ પ્રમાણે પોતાના આત્મીય ભક્તજનોના નેત્રોને આનંદ ઉપજાવવામાં પૂર્ણિમાના ચંદ્રમાની સમાન મુખ કમળવાળા મનુષ્ય નાટ્યનું અનુસરણ કરી પોતાના ભક્તજનોમાં ભાગવત ધર્મનું સ્થાપન કરતા અને હૃદયરૂપી ગુફામાંથી જીતવા અશક્ય એવા અને કલિયુગના બળથી અજેય થઈ ફરતા અધર્મ સર્ગને મૂળમાંથી ઉખેડીને વિનાશ કરતા અને સંતોના ગુરુ સ્વરૂપે વિરાજતા શ્રી વાસુદેવ ભગવાન સ્વયં આ પૃથ્વી પર શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે પ્રસિદ્ધિને પામ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ ભાગવતાદિ શતશાસ્ત્રોનું શ્રવણ કર્યું અને વિધિ પ્રમાણે વક્તાનું પૂજન કર્યાનું નિરૂપણ કર્યું. એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો.